ઘણા લોકો પોતાના દિવસને માત્ર કામ માટે સ્કેડ્યુલ કરે છે. મીટિંગ, ઓફિસ, પ્રોજેક્ટ અને આવું ઘણું બધું. પણ એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જીવન માટે સમય સેટ કર્યો? જો આપણે માત્ર કામને સ્કેડ્યુલ કરીએ તો દિવસ પૂરો થઈ જાય છે, પણ જો આપણે જીવન માટે સ્કેડ્યુલ કરીએ તો દિવસ સુંદર બની જાય છે. આપણા દિવસમાં આપણે થોડો સમય આ બધા કામો માટે પણ રાખીએ, જેમ કે પરિવાર માટે, સ્વાસ્થ્ય માટે, શીખવા માટે અને હા, પોતાને સમજવા માટે પણ. મિત્રો, યાદ રાખીએ, કામ જીવનનો એક ભાગ છે, જીવનનો પૂરો અર્થ નથી. એટલે કેલેન્ડરમાં માત્ર મીટિંગ ના લખીએ, એમાં ફેમિલી ટાઈમ, હેલ્થ ટાઈમ ને લર્નિંગ ટાઈમ પણ લખીએ. કારણ કે સફળતા તો એ નથી કે આપણે કેટલું કામ કર્યું, સફળતા એ છે કે આપણે જીવનને કેટલું સંતુલિત રીતે જીવ્યા,